वाल्मीकि रामायण किष्किंधा कांड 64वां सर्ग। समुद्र की विशालता जोईने विषाद में पड़ेला वानरों ने आश्वासन आपीने अंगदे एमने पृथक पृथक समुद्र ओळगवा माटे एमनी शक्ति विषे पूछू। गिधराज संपातीए आम कहवाथी सिंह जेवा पराक्रमी बधा वानरो खूब प्रसन्न थया અને પરસ્પર મળીને ઉછળી કૂદીને ગર્જના કરવા લાગ્યા। સંપાતિની વાતોથી રાવણના નિવાસસ્થાનની અને એના ભાવિ વિનાશની સૂચના મળી હતી। એ સાંભળીને હર્ષભર્યાએ બધા વાનરો સીતાજીના દર્શનની ઈચ્છા મનમાં લઈને સમુદ્ર કિનારે આવ્યા। એ ભયંકર પરાક્રમી વાનરોએ એ પ્રદેશમાં પહોંચીને સમુદ્રને જોયો, જ્યાં વિરાટ વિશ્વના સંપૂર્ણ પ્રતિબિંબ જેવો સ્થિત હતો। દક્ષિણ સમુદ્રના ઉત્તર તટ પર જઈને મહાબલી વાનરવીરોએ ડેરો તાણ્યો। એ સમુદ્ર ક્યાંક તો તરંગો વિનાનો અને શાંત હોવાને કારણે સૂતેલો હોય એવું લાગતું હતું। બીજે જ્યાં નાના નાના તરંગો ઊભા થતા હતા ત્યાં એ ક્રીડા કરતો હોય એવો લાગતો હતો, અને બીજા સ્થળોમાં જ્યાં ઉતુંગ તરંગો ઊભા થતા હતા ત્યાં પર્વત જેવડા જળરસીથી આવૃત દેખાતો હતો। એ સંપૂર્ણ સમુદ્ર પાતાલ નિવાસી દાનવરાજોથી વ્યાપ્ત હતો। એ રોમાંચકારી મહાસાગરને જોઈને એ સઘળા શ્રેષ્ઠ વાનરો ભારે વિષાદમાં પડી ગયા। આકાશ જેવા દુર્લભ્ય એટલે કે ઓળંગી ન શકાય એવા સમુદ્ર પર દ્રષ્ટિપાત કરીને એ બધા વાનરો હવે કઈ રીતે કાર્ય કરવું જોઈએ એમ કહીને સાથે બેસીને ચિંતા કરવા લાગ્યા। એ મહાસાગરના દર્શન કરીને આખી વાનર સેનાને વિષાદમાં ડૂબેલી જોઈને કપિશ્રેષ્ઠ અંગદ એ ભયાતુર વાનરોને આશ્વાસન આપતા બોલ્યા, વીરો, તમારે મનને વિષાદમાં ન નાખવું જોઈએ, કેમ કે વિષાદમાં બહુ મોટો દોષ છે। જેમ ક્રોધે ભરાયેલો સાપ પોતાની પાસે આવેલા બાળકને કરડી જાય છે, એ જ રીતે વિષાદ પુરુષનો નાશ કરી નાખે છે। જે પરાક્રમનો અવસર આવતા વિષાદગ્રસ્ત થઈ જાય છે એના તેજનો નાશ થાય છે, એ તેજહીન પુરુષનો પુરુષાર્થ સિદ્ધ થતો નથી। એ રાત પસાર થઈ ગયા પછી મોટા મોટા વાનરોની સાથે મળીને અંગદે ફરી વિચારવાનું શરૂ કર્યું। એ સમયે અંગદને વીંટળાઈને બેઠેલી વાનરોની એ સેના ઇન્દ્રને વીંટળાઈને બેઠેલી દેવતાઓની વિશાળ સેના જેવી શોભી રહી હતી। વાલીપુત્ર અંગદ તથા પવનકુમાર હનુમાન સિવાય બીજો કયો વીર એ વાનર સેનાને અડગ રાખી શકે એમ હતો। શત્રુવીરોનું દમન કરનાર શ્રીમાન અંગદે વડીલ વૃદ્ધ વાનરોનું સન્માન કરીને એમના અર્થસભર વાત કહી, સજ્જનો, તમારા શોમાં કયો એવો મહાવીર છે જે અત્યારે સમુદ્રને ઓળંગી જશે અને શત્રુ દમન સુગ્રીવને સત્યપ્રતિજ્ઞ બનાવશે? કયો વીર વાનર 100 યોજન સમુદ્રને ઓળંગી શકશે અને કોણ આ સઘળા યુદ્ધપતિઓને મહાન ભયમાંથી મુક્ત કરી દેશે? કોની કૃપાથી આપણા બધાનો મનોરથ સફળ થશે અને આપણે સુખી થઈને અહીંથી પાછા જઈશું અને ઘરબાર તથા સ્ત્રી પુત્રોનું મુખ જોઈ શકશું? કોની કૃપાથી આપણે બધા હર્ષ સાથે શ્રીરામ અને મહાબલી લક્ષ્મણ તથા વાનરવીર સુગ્રીવની પાસે જઈ શકશું? જો તમારામાંથી કોઈ વાનરવીર સમુદ્રને ઓળંગવામાં સમર્થ હોય તો એ તરત અમને અહીં પરમ પવિત્ર અભયદાન આપે। અંગદની આ વાત સાંભળીને કોઈ કશું બોલ્યું નહીં, એ આખી વાનરસેના ત્યાં જળની જેમ સ્થિર બેસી રહી। ત્યારે વાનરશ્રેષ્ઠ અંગદે ફરી એ બધાને કહ્યું, બળવાનોમાં શ્રેષ્ઠ વાનરો, તમે બધા દૃઢતાપૂર્વક પરાક્રમ કરનારા છો, તમારો જન્મ કલંક રહિત ઉત્તમ કુળમાં થયો છે, એ માટે તમારી વારંવાર પ્રશંસા કરવામાં આવી છે. શ્રેષ્ઠ વાનરો, તમારા શોમાં કોઈની પણ ગતિ ક્યાંય રોકાતી નથી, તેથી સમુદ્ર ઓળંગી જવામાં જેની જેટલી શક્તિ હોય એ એને જણાવે. આ રીતે વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 64મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.